શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય છઠ્ઠો. વિષ્ણુ પત્ની લક્ષ્મી સરસ્વતી તથા ગંગાજીનું શ્રાપવશ ભારતખંડમાં પધારવું. ભગવાન નારાયણ કહે છે, નારદ, સ્વયં ભગવતી સરસ્વતી વૈકુંઠમાં ભગવાન શ્રી હરિ પાસે રહે છે. ગંગાજીએ એમને શ્રાપ આપ્યો હતો, તેથી એ ભારતખંડમાં તેમની એક કળાથી પધાર્યા. નદીના રૂપમાં એમનું અવતરણ થયું. એમનું સ્વરૂપ પુણ્યદાયી, પુણ્યરૂપ અને પુણ્યતીર્થ છે. મુનિવર, પુણ્યાત્મા પુરુષોએ એમનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમના માટે જ સરસ્વતી દેવી અહીં પધાર્યા છે. એ તપસ્વીઓ માટે તેમના તપરૂપ તપસ્યાનું ફળ પણ એમનાથી ભિન્ન વસ્તુ નથી. એ પાપરૂપી લાકડાને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે. પૃથ્વી પરના મનુષ્યો એમનો મહિમા જાણીને એમના તટ પર શરીર છોડે છે. તેમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના ભવનમાં તે દીર્ઘકાળ સુધી રહે છે. ચતુર્માસમાં પૂનમના દિવસે અક્ષય નવમી, ક્ષય તિથિ તથા વ્યતિપાત, ગ્રહણ અથવા અન્ય કોઈ પણ પુણ્ય પર્વના દિવસે જે મનુષ્ય ગમે તે હેતુથી શ્રદ્ધાપૂર્વક સરસ્વતીજીમાં સ્નાન કરશે તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. મહામૂર્ખ હોવા છતાં એક માસ સુધી દરરોજ સરસ્વતીમાં સ્નાન કરીને જે એમના મંત્રનો જપ કરશે તે શ્રેષ્ઠ કવિ બની જશે, તેમાં કોઈ સંશય નથી. જે મનુષ્ય પ્રથમ એકવાર મુંડન કરાવે ને પછી દરરોજ નદીના જળમાં સ્નાન કરે છે તે ફરીથી માતાના ગર્ભમાં આવતો નથી. નારદ, આ પ્રમાણે સરસ્વતીજીના મહિમાનું મેં વર્ણન કર્યું, હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો? સુતજી કહે છે, હે સોનક, ભગવાન નારાયણની વાત સાંભળીને મુનિવર નારદજીએ ફરીથી તેમને પૂછ્યું. નારદજી કહે છે, સત્ય સ્વરૂપા, પુણ્યદા, શુભપ્રદા ગંગાજીએ સરસ્વતી દેવીને શ્રાપ કેમ આપ્યો? આ બંને તેજસ્વીની દેવીઓમાં વિવાદનું કારણ સાંભળનારાઓ માટે ખરેખર સુખદ હશે. ભગવાન નારાયણ કહે છે, નારદ, આ પ્રાચીન કથા છે. આ પ્રાચીન કથા હું તમને કહું છું. લક્ષ્મી, સરસ્વતી અને ગંગા આ ત્રણે ભગવાન શ્રી હરિના પત્નીઓ છે. એકવાર સરસ્વતીને એવી શંકા થઈ કે મારા કરતાં શ્રી હરિ ગંગા ઉપર વધારે પ્રેમ રાખે છે, તેથી તેમણે શ્રી હરિને કંઈક અપ્રિય શબ્દો કહ્યા અને ગંગા પર ક્રોધ કરીને કઠોર વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે શાંત સ્વરૂપ ક્ષમાશીલ લક્ષ્મીએ તેમને રોક્યા. ત્યારે લક્ષ્મીને પણ ગંગાનો પક્ષ કરવાવાળી માનીને સરસ્વતી આવેશમાં આવીને લક્ષ્મીને પણ શ્રાપ આપ્યો કે તું અવશ્ય જ વૃક્ષરૂપ અને નદીરૂપ થઈ જઈશ. લક્ષ્મીએ સરસ્વતીનો શ્રાપ સાંભળ્યો છતાં તેમણે સરસ્વતીને શ્રાપ તો ન આપ્યો, પરંતુ મનમાં જરા જેટલો ક્રોધ પણ ન આવવા દીધો. લક્ષ્મી ત્યાં જ શાંત થઈ બેસી રહ્યા. તેમણે સરસ્વતીનો હાથ પકડી લીધો, પરંતુ ગંગાઓ વર્તાવ સાખી ન શક્યા. તેમણે સરસ્વતીને શ્રાપ આપ્યો. તેમણે કહ્યું, બહેન લક્ષ્મી, જે તમને શ્રાપ આપી ચૂકી છે તે સરસ્વતી પણ નદીરૂપ થઈ જાય, એ નીચે મૃત્યુલોકમાં ચાલી જાય જ્યાં પાપી લોકો વસે છે. નારદ, ગંગાની આ વાત સાંભળીને સરસ્વતીએ તેમને શ્રાપ આપ્યો કે તારે પણ પૃથ્વી પર જવું પડશે અને પાપીઓના પાપોનો અંગીકાર કરવો પડશે. દરમિયાન ભગવાન શ્રી હરિ ત્યાં આવી ગયા. ચતુર્ભુજ શ્રી હરિ સાથે ચાર પાર્ષદો પણ હતા. તેમણે સરસ્વતીનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા અને સર્વજ્ઞ શ્રી હરિ સમગ્ર જ્ઞાનનું પ્રાચીન રહસ્ય કહેવા લાગ્યા. દુઃખી દેવીઓના ક્લેશ અને શ્રાપનું મુખ્ય કારણ સાંભળીને પરમ પ્રભુએ યથોચિત વાત કહી. ભગવાન શ્રી હરિ બોલ્યા, લક્ષ્મી, તમે તમારા અંશથી ધર્મ ધ્વજ રાજાને ઘેર જાઓ. કોઈની યોનિથી ઉત્પન્ન થયા સિવાય પૃથ્વીમાંથી પ્રગટ થઈ જાઓ. ત્યાં તમે વૃક્ષ રૂપે રહેશો. શંખચૂડ નામનો એક અસુર મારા અંશથી ઉત્પન્ન થશે. તમે તેના પત્ની થશો. ત્યાર પછી તમે અવશ્ય મારા પત્ની બની શકશો. ભારતખંડમાં તુલસી નામે તમારી ખ્યાતિ થશે, હે સુંદરમુખી. પરંતુ હમણાં તમે સરસ્વતીના શ્રાપથી ભારતખંડમાં પદ્માવતી નામથી નદી થાઓ. ત્યાર પછી ગંગાને કહ્યું, હે ગંગા, તમે સરસ્વતીના શ્રાપથી તમારા અંશથી પાપીઓના પાપોનો નાશ કરવા માટે વિશ્વપાવની નદી બનીને ભારતખંડમાં જશો. ભગીરથ રાજાની તપસ્યાથી તમારે ત્યાં જવું પડશે. પૃથ્વી પર તમને બધા ભગવતી ભાગીરથી કહેશે. સમુદ્ર મારો જ અંશ છે, મારી આજ્ઞાથી તમે તેનું પત્નીત્વ સ્વીકારી લેજો. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ સરસ્વતીને કહ્યું, ભારતી, તમે ગંગાના શ્રાપનો સ્વીકાર કરીને એક અંશથી ભારતખંડમાં જાઓ તથા તમારા પૂર્ણ અંશથી બ્રહ્મ સદન પર જઈને બ્રહ્માજીના પત્ની બનો. શાંત સ્વભાવના ગંગા તેના પૂર્ણ અંશથી શિવજી પાસે જાય. લક્ષ્મી તેમના પૂર્ણ અંશથી અહીં મારી પાસે રહેશે. કારણ કે એ પરમ શાંત સ્વભાવના છે, એ ક્યારેય સહજ પણ ક્રોધ કરતા નથી. મારા પર એમની અચળ શ્રદ્ધા છે, એ સત્વ સ્વરૂપા છે. એ મહાન સાધ્વી સૌભાગ્યવતી ક્ષમામૂર્તિ સુંદર આચરણોથી પૂર્ણ તથા સદા ધર્મનું પાલન કરે છે. એમના એક અંશની કળાનું મહત્વ એ છે કે જગતભરની બધી જ સ્ત્રીઓ ધર્માત્મા પતિવ્રતા શાંત અને સુશીલ બનીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. ભગવાન શ્રી હરિ હવે સિદ્ધાંત સમજાવે છે. ખરેખર જુદા જુદા સ્વભાવવાળી ત્રણેય સ્ત્રીઓ, ત્રણ સેવકો અને ત્રણ ભાઈઓનું એક સાથે રહેવું વેદની આજ્ઞાથી વિરુદ્ધ છે. તે એક સાથે રહીને મંગળદાયી થતા નથી. જે ગૃહસ્થના ઘરમાં સ્ત્રી પુરુષ સમાન વ્યવહાર કરે અને પુરુષ સ્ત્રીને આધીન રહે તેમનું જીવન વ્યર્થ છે. જેમના ઘરમાં પગલે પગલે અશુભ થયા કરે છે, તેમના ઘરમાં પગલે પગલે અશુભ થયા કરે છે. જેની સ્ત્રી મોટેથી વાતો કરનારી વ્યભિચારણી અને કજિયા પ્રિય હોય તેના માટે તો ઘર કરતા જંગલ વધારે સુખદાયી છે. કારણ કે જંગલમાં ફળ જળ અને સ્થળ તો સરળતાથી મળી રહેશે. જે ઘેર મળવા દુર્લભ છે, અગ્નિ પાસે રહેવું સારું અથવા હિંસક પ્રાણીઓ પાસે રહેવા છતાં મનુષ્યને સુખ મળી શકે છે, પરંતુ દુષ્ટા સ્ત્રી પાસે રહેનાર પુરુષને ખરેખર મહાન દુઃખ ભોગવવું પડે છે. હે વરાનને, પુરુષો માટે રોગની જ્વાળા અથવા ઝેરની જ્વાળા સારી છે, પરંતુ દુષ્ટ સ્ત્રીઓના મુખની જ્વાળા મૃત્યુ કરતાં પણ વધારે દુઃખદ હોય છે. સ્ત્રીને આધીન રહેનારા પુરુષોનું શરીર ભસ્મ થવાની સાથે તેની શુદ્ધિ થવી પણ અનિશ્ચિત છે. સ્ત્રીને આધીન રહેનાર વ્યક્તિ જે કાંઈ કર્મ કરે છે તે સફળ થતું નથી. આ લોકમાં અથવા પરલોકમાં બધે જ તેની નિંદા થાય છે. અને જે પુરુષ યશ અને કીર્તિ રહિત છે તે જીવતા પણ મરેલું છે. એક પત્નીવાળાને પણ કેટલીક વાર શાંતિ મળતી નથી, તો પછી જેને વધારે સ્ત્રીઓ હોય તેના માટે સુખની કલ્પના કરવી જ અસંભવ છે. તેથી ગંગા, તમે શિવજી પાસે જાઓ અને સરસ્વતી તમારે બ્રહ્માને ત્યાં જવું જોઈએ. અહીં મારી પાસે માત્ર સુશીલ એવા લક્ષ્મી જ રહેશે, કારણ કે સાધ્વી ઉત્તમ આચરણવાળા છે. પતિવ્રતા સ્ત્રીના સ્વામીને આ લોકમાં અને પરલોકમાં સ્વર્ગનું સુખ અને કૈવલ્ય પદ પ્રાપ્ત થાય છે. જેની પત્ની પતિવ્રતા છે તેને પરમ પવિત્ર સુખી અને મુક્ત સમજવો જોઈએ. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.